श्री पद्म पुराण उत्तरखंड अध्याय 9 जयंती नाम वाली जन्माष्टमी ना व्रत तथा विविध प्रकार ना दान वगैरह नो महिमा। नारद जी बोलिया, हे देवाधिदेव, हे जगदीश्वर, भक्तों ने अभयदान आपनारा महादेव, मारा पर कृपा करीने कोई बीजू व्रत बताओ। महादेवजीए कह्यु, पूर्व काल में हरिश्चंद्र नामे एक चक्रवर्ती राजा थई गया। तेमना पर संतुष्ट थईने ब्रह्माजीए तेमने एक सुंदर नगर आप्यु, जे सर्व कामनाओं ने पूर्ण करनारू हतु। ते नगर में रहीने हरिश्चंद्र अने हरिश्वंद्र ए बे नाम छे, અહીં સ્વ અને વ અડધો છે એટલા માટે હરિશ્ચંદ્ર અને હરિશ્ચંદ્ર સાત દ્વીપોથી યુક્ત થઈને ધર્મપૂર્વક પાલન કરતા હતા। પ્રજાને તેઓ પોતાના પુત્રની જેમ માનતા હતા। રાજા પાસે વિપુલ માત્રામાં ધન ધાન્ય હતું, તેમને પુત્ર પૌત્રોની પણ કમી ન હતી। પોતાના રાજ્યનું પાલન કરતા કરતા રાજાને એક દિવસ બહુ આશ્ચર્ય થયું। તેઓ વિચારવા લાગ્યા, આના જેવું રાજ્ય આજ સુધી બીજા કોઈને મળ્યું ન હતું। મારા સિવાય બીજા કોઈ મનુષ્યો આવા વિમાન પર બેઠા નથી। આ મારા ક્યાં કર્મનું ફળ છે જેથી હું દેવરાજ ઇન્દ્ર જેવો સુખી છું? રાજાઓમાં શ્રેષ્ઠ હરિશ્ચંદ્ર આ પ્રમાણે વિચારીને પોતાના ઉત્તમ વિમાન પર આરૂઢ થયા। આકાશ માર્ગે જતા જતા પર્વતોમાં શ્રેષ્ઠ મેરુ પર્વત પર દ્રષ્ટિ પડી। તે પર્વત પર જ્ઞાન યોગ પરાયણ બ્રહ્મર્ષિ સનંત કુમારો દેખાયા। તેઓ સ્વર્ણમય શિલા પર બિરાજમાન હતા। તેમને જોઈને રાજા પોતાના આશ્ચર્ય વિશે પૂછા કરવા માટે ઉતરી પડ્યા। તેમણે તેમની સમીપે જઈને હર્ષ સાથે મુનિના ચરણમાં મસ્તક ઝુકાવ્યું। બ્રહ્મર્ષિએ પણ રાજાનું અભિનંદન કર્યું। પછી સુખપૂર્વક બેસીને રાજાએ મુનિશ્રેષ્ઠ સનંત કુમારજીને પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, મને આ જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે તે મનુષ્ય લોકમાં મોટા ભાગે દુર્લભ છે। આવી સંપત્તિ ક્યાં કર્મથી પ્રાપ્ત થાય છે? હું પૂર્વજન્મમાં કોણ હતો? આ બધી વાતો મને યથાર્થ રૂપે કહો। સનંત કુમારજી બોલ્યા, હે રાજન, સાંભળો, તમે પૂર્વજન્મમાં સત્યવાદી પવિત્ર અને ઉત્તમ વૈશ્ય હતા। તમે પોતાનું કામ ધામ છોડી દીધું હતું, તેથી બંધુ બાંધવોએ તમારો પરિત્યાગ કરી દીધો। તમારી પાસે જીવન નિર્વાહનું કોઈ સાધન નહોતું, તેથી તમે સ્વજનોને છોડીને ચાલ્યા ગયા। સ્ત્રીએ જ તમને સાથ આપ્યો। એકવાર તમે બંને કોઈ ઘોર જંગલમાં જઈ પહોંચ્યા, ત્યાં એક તળાવમાં કમળ ખીલેલા હતા। તે કમળ જોઈને તમને બંનેને એવો વિચાર આવ્યો કે આપણે અહીંથી કમળ લઈ જઈએ। કમળ લઈને તમે પગપાળા વારાણસીપુરીમાં પહોંચ્યા। ત્યાં તમે લોકો કમળ વેચવા લાગ્યા, પરંતુ તેને કોઈ ખરીદતું ન હતું। ત્યાં તમારા કાનોમાં વાજિંત્રોનો અવાજ સંભળાયો, પછી તમે તે તરફ ચાલવા લાગ્યા। ત્યાં કાશીના પ્રસિદ્ધ રાજા ઇન્દ્રધુમ્નની સતી સાધ્વી કન્યા ચંદ્રાવતીએ, કે જે બહુ સૌભાગ્યશાળીની હતી, જયંતી નામની જન્માષ્ટમીનું શુભદ્રાયી વ્રત કર્યું હતું। તમે પ્રસન્નતાપૂર્વક તે સ્થાન પર ગયા। ત્યાં ગયા પછી તમારું ચિત્ત સંતુષ્ટ થઈ ગયું। તમે ત્યાં ભગવાનની પૂજાનું વિધાન જોયું। કળશ પર શ્રી હરિની સ્થાપના કરીને તેમની પૂજા થઈ રહી હતી। અનોખા સમારોહની સાથે ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું। ભગવાનની ભક્તિને વશ થઈને તમે પણ પોતાની પત્ની સાથે કમળના ફૂલો વડે શ્રી હરિની પૂજા કરી તથા પૂજાથી બચેલા ફૂલોને તેમની સામે વિખેરી દીધા। તેનાથી તે કન્યાને બહુ સંતોષ થયો। તે તમને ધન આપવા લાગી, પરંતુ તમે લીધું નહીં। ત્યારે રાજકુમારીએ તમને ભોજન માટે આમંત્રિત કર્યા, પરંતુ તે સમયે તમે ન તો ભોજનના આમંત્રણનો સ્વીકાર કર્યો અને ન ધન પણ લીધું। આજ તમારા પૂર્વ જન્મનું ઉપાર્જિત પુણ્ય હતું, પછી પોતાના કર્મ અનુસાર તમારું મૃત્યુ થઈ ગયું। તે મહાન પુણ્યના પ્રભાવથી તમને આ વિમાન મળ્યું છે રાજન. પૂર્વ જન્મમાં જે તમારા દ્વારા તે પુણ્ય થયું હતું તેનું જ ફળ અત્યારે તમે ભોગવો છો. હરિશ્ચંદ્ર બોલ્યા, હે મુનિવર, કયા મહિનામાં તે તિથિ આવે છે અને કઈ વિધિથી તેનું વ્રત કરવું જોઈએ એ મને કહો. સનંત કુમારજીએ કહ્યું, હે રાજન, હું તમને તે વ્રત વિશે કહું છું, ધ્યાન આપીને સાંભળો. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ, એટલે કે અહીં ઉત્તર ભારતમાં શ્રાવણનો અર્થ ભાદરવો છે, જ્યાં શુક્લ પક્ષથી મહિનો શરૂ થાય છે ત્યાં ભાદરવા કૃષ્ણ પક્ષને શ્રાવણ કૃષ્ણ પક્ષ સમજવામાં આવે છે. આ પ્રાંતોમાં કૃષ્ણ પક્ષથી મહિનો શરૂ થાય છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જો રોહિણી નક્ષત્રનો યોગ મળી જાય તો તે જન્માષ્ટમીનું નામ જયંતી હોય છે. બ્રહ્માજીના જણાવ્યા અનુસાર તેની વિધિનું વર્ણન કરું છું. તે દિવસે ઉપવાસનું વ્રત લઈને કાળા તલથી મિશ્રિત જળથી સ્નાન કરવું, પછી નવા કળશની સ્થાપના કરવી, તેમાં પંચરત્ન નાખવા, હીરા મોતી વેદુર્ય પુખરાજ અને ઇન્દ્રનીલ આ ઉત્તમ પંચરત્ન છે એવું કાત્યાયનનું કથન છે. વજ્રમોક્તિક વૈદુર્ય પુષ્પ રાગેન્દ્ર નીલકા નીલકમ પંચરત્નમ પ્રશસ્તમ તુ ઇતિ કાત્યાયનો અબ્રવીત. 32મા અધ્યાયનો 38મો શ્લોક. કળશની ઉપર સોનાનું પાત્ર મૂકવું અને સોનાથી બનાવેલી નંદરાણી યશોદાની પ્રતિમા પધરાવી. પ્રતિમાનો ભાવ એવો હોવો જોઈએ, યશોદા પોતાના પુત્ર શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવતા મંદ મંદ હસી રહ્યા છે. શ્રીકૃષ્ણ યશોદા મૈયાનું એક સ્તન તો પી રહ્યા છે અને બીજું સ્તન બીજા હાથે પકડી રાખ્યું છે. તેઓ માતા તરફ પ્રેમથી જોઈને તેમને સુખ આપી રહ્યા છે. આ પ્રમાણે આપણી જેવી શક્તિ હોય તે અનુસાર સોનાની ભગવત પ્રતિમાનું નિર્માણ કરાવવું. આ ઉપરાંત સોનાના રોહિણી અને ચાંદીના ચંદ્રમાની પ્રતિમાઓ પણ બનાવડાવવી. અંગૂઠા જેટલા ચંદ્રમા હોય અને ચાર આંગળના રોહિણી ભગવાનના કાનોમાં કુંડળ અને ગળાનું આભૂષણ પહેરાવવું. આ પ્રમાણે માતાની સાથે જગતપતિ ગોવિંદની પ્રતિમા બનાવડાવીને દૂધ વગેરેથી સ્નાન કરાવવું તથા ચંદનનો અનુલેપ કરવો. બે સફેદ વસ્ત્ર ભગવાનને પહેરાવીને ફૂલની માળાથી તેમનો શૃંગાર કરવો. વિવિધ પ્રકારના ભોજન પદાર્થનું નિવેદ્ય અર્પણ કરવું. અનેક પ્રકારના ફળો અર્પણ કરવા. દીવો પ્રગટાવીને મૂકવું અને ફૂલોના મંડપથી પૂજા સ્થાનને શણગારવું. જાણકાર પુરુષો દ્વારા ભક્તિપૂર્વક નૃત્ય ગીત અને વાદ્ય કરાવવા. આ પ્રમાણે પોતાના વૈભવ અનુસાર બધું વિધાન પૂર્ણ કરીને ગુરુનું પૂજન કરવું અને તે પછી પૂજાની સમાપ્તિ કરવી. મહાદેવજી કહે છે, જ્યારે ઇન્દ્રના 100 યજ્ઞ પૂરા થઈ ગયા અને ઉત્તમ દક્ષિણા આપીને યજ્ઞનું કાર્ય સમાપ્ત કરી દેવામાં આવ્યું તે સમયે દેવરાજના મનમાં કંઈક પૂછવાની ઈચ્છા થઈ. તેથી તેમણે ગુરુ બૃહસ્પતિજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. ઇન્દ્ર બોલ્યા, હે ભગવાન, ક્યાં દાનથી સર્વત્ર સુખની વૃદ્ધિ થાય છે જે અક્ષય તથા મહાન અર્થપ્રદ હોય તેનું વર્ણન કરો. બૃહસ્પતિએ કહ્યું, હે ઇન્દ્ર, સોનું વસ્ત્ર ગાય તથા જમીન આ બધામાંથી કોઈ પણ વસ્તુનું દાન કરનાર પુરુષ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે ભૂમિનું દાન કરે છે તેના દ્વારા સોનું ચાંદી વસ્ત્ર મણી અને રત્નનું પણ દાન થઈ જાય છે. જે જમીન ખેડેલી હોય જેમાં વાવેતર કરી દીધું હોય તથા જ્યાં ખેતી પાક લહેરાઈ રહ્યો હોય એવી જમીનનું દાન કરીને મનુષ્ય ત્યાં સુધી સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે જ્યાં સુધી સૂર્ય પ્રકાશિત થતો રહે. જીવન નિર્વાહના કષ્ટથી મનુષ્ય જે કંઈ પણ પાપ કરે છે તે ગૌચર્મના જેટલી ભૂમિના દાનથી છૂટી જાય છે. 10 હાથનો 1 દંડ થાય છે, 30 દંડનો 1 વર્તન અને 10 વર્તનનો 1 ગોચર્મ થાય છે. આ જ બ્રહ્મ ગોચર્મની પણ પરિભાષા છે. નાના વાછરડાને જન્મ આપનારી 1000 ગાયો જ્યાં સાંઢોની સાથે ઊભી રહી શકે તેટલી ભૂમિને ગોચર્મ માનવામાં આવે છે. ગુણવાન તપસ્વી તથા જીતેન્દ્રિય બ્રાહ્મણને દાન આપવું જોઈએ. તે દાનનું અક્ષય ફળ ત્યાં સુધી મળતું રહે છે જ્યાં સુધી સમુદ્ર સુધી પૃથ્વી કાયમ રહે છે, હે ઇન્દ્ર, જેમ તેલનું ટીપું ક્યાંય પણ પડે તો તરત ફેલાઈ જાય છે, તે જ પ્રમાણે ખેતીની સાથે કરવામાં આવેલું ભૂમિદાન વિશેષ રૂપે વિસ્તાર પામે છે. ગાય, ભૂમિ અને વિદ્યા ત્રણેય વસ્તુઓના દાનને અતિદાન કહ્યું છે. એ ક્રમશઃ દોહવા, વાવેતર કરવા અને અભ્યાસ કરવાથી નરકથી ઉદ્ધાર કરી દે છે. ત્રિહણિયા હરતી દાનાની ગાવહ પૃથ્વી સરસ્વતી નરકાદુ ધરંત્ય યેતે જપ વાપન દોહનાથ. 33મા અધ્યાયનો 18મો શ્લોક. વસ્ત્રદાન કરનાર મનુષ્ય વસ્ત્રોથી સુશોભિત થઈને પરલોકની યાત્રા કરે છે, અને જેમણે વસ્ત્રદાન નથી કર્યું તેમને ખુલ્લા શરીરે જવું પડે છે. અન્નદાન કરનાર લોકો તૃપ્ત થઈને જાય છે, જેઓ અન્નદાન નથી કરતા તેમને ભૂખ્યા જ યાત્રા કરવી પડે છે. નરકના ભયથી ભયભીત બધા પિતૃઓ એ વાતની અભિલાષા રાખે છે કે અમારા પુત્રોમાંથી જે કોઈ ગયા જશે તે અમને તારી દેશે. ઘણા પુત્રોની ઈચ્છા કરવી જોઈએ, કેમ કે તેમનામાંથી એક તો ગયા જ હશે અથવા નીલ વૃષભનો ઉત્સર્ગ કરશે. જે લાલ રંગનો હોય, જેની પૂંછના અગ્રભાગમાં થોડી પીળાશ મિશ્રિત સફેદી હોય અને ખરીઓ તથા શિંગડાનો રંગ સફેદ હોય તે નીલવૃષ કહેવાય છે. લોહિતો યસ્તુ વર્ણેન પુચ્છાગ્રે વસ્તુ પાંડુર રહ શ્વેત ખુર વિષાણાભ્યામ સ નીલો વૃષ ઉચ્યતે. 33મા અધ્યાયના 22-23 શ્લોક સંખ્યા. પાંડુરંગની પૂછવાળો નીલવૃષ જે પાણી ઉછાળે છે તેનાથી 60,000 વર્ષ સુધી પિતૃઓ તૃપ્ત રહે છે. જેના શિંગડામાં નદીના કિનારાની ઉખાડેલી માટી લાગેલી હોય છે તેના દાનથી પિતૃઓ પરમ પ્રકાશમય ચંદ્ર લોકનું સુખ ભોગવે છે. આ પૃથ્વી પૂર્વકાળમાં રાજા દિલીપ, નૃગ, નહુસ તથા બીજા બીજા નરેશોને આધીન હતી અને ફરી બીજા બીજા રાજાઓના અધિકારમાં જતી રહેશે. સગર વગેરે ઘણા રાજા પૃથ્વીનું દાન કરી ચૂક્યા છે. પૃથ્વી જ્યારે જેના અધિકારમાં રહે છે ત્યારે તેને જ તેના દાનનું ફળ મળે છે. જે પોતાની અથવા બીજાની આપેલી પૃથ્વીને હરી લે છે તે વિષ્ઠાનો કીડો થઈને પિતૃઓ સહિત નરકમાં પડે છે. ભૂમિદાન કરનારથી વધીને પુણ્યશાળી તથા ભૂમિ પડાવી લેનારથી વધીને પાપી બીજો કોઈ નથી. જ્યાં સુધી મહાપ્રલય થઈ જતો નથી ત્યાં સુધી ભૂમિદાતા ઉર્ધ્વલોકમાં અને ભૂમિહર્તા નરકમાં રહે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ સંતાન છે, પૃથ્વી વિષ્ણુના અંશથી પ્રગટ થઈ છે તથા ગાયો સૂર્યની કન્યાઓ છે. તેથી જે સુવર્ણ ગાય અને પૃથ્વીનું દાન કરે છે તે તેના દાનનું અક્ષય ફળ ભોગવે છે. જે ભૂમિને ન્યાયપૂર્વક આપે અને ન્યાયપૂર્વક ગ્રહણ કરે છે તે બંને પુણ્યશાળી છે, તેમને સ્વર્ગની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જે લોકોએ અન્યાયપૂર્વક પૃથ્વીનું અપહરણ કર્યું અથવા કરાવ્યું છે તે બેઉ પ્રકારના મનુષ્ય પોતાની 7 પેઢીઓનો વિનાશ કરે છે, તેમને સદગતિથી વંચિત કરી દે છે. બ્રાહ્મણનું ખેતર હળી લેવાથી કુળની 3 પેઢીઓનો નાશ થઈ જાય છે. 1,000 કુવા અને વાવ બનાવડાવવાથી 100 અશ્વમેઘ કરવાથી તથા કરોડો ગાયો આપવાથી પણ ભૂમિ હરનારની શુદ્ધિ થતી નથી. કરવામાં આવેલું શુભ કર્મ, દાન, તપ, સ્વાધ્યાય તથા જે કંઈ પણ ધર્મ સંબંધી કાર્ય છે તે બધા કોઈની અર્ધો જ આંગળ જમીન પડાવી લેવાથી નષ્ટ થઈ જાય છે. ગોતીર્થ એટલે ગોચર તથા ગાયોને પાણી પીવાનું સ્થાન, ગામનો રસ્તો સ્મશાન તથા ગામને દબાવીને મનુષ્ય પ્રલયકાળ સુધી નરકમાં પડ્યો રહે છે. કૃતમ દત્તમ તપો અધિતમ યત કિંચિત ધર્મ સંસ્થિતમ અર્ધાંગુલસ્ય સીમાયા હરણેન પ્રણશ્યતિ ગોતીર્થમ ગ્રામરથ્યામ ચ શ્મશાનમ ગ્રામમેવ ચ સપિંડ્ય નરકમ યાતિ યાવદા ભૂત સપ્લવમ. 33મા અધ્યાયના 38 થી 39 શ્લોક સંખ્યા. જે મનુષ્ય જો જો જીવન નિર્વાહ વિના પ્રાણ કંઠે આવી જાય, જો જીવન નિર્વાહ વિના પ્રાણ કંઠે આવી જાય તો પણ બ્રાહ્મણના ધનનો લાભ, બ્રાહ્મણના ધનનો લોભ કરવો ન જોઈએ. અગ્નિની આંચ અને સૂર્યના તાપથી બળી ગયેલા વૃક્ષ વગેરે ફરી ફૂલે ફાલે છે. રાજદંડથી દંડિત મનુષ્યની સ્થિતિ પણ ફરી સુધરે છે, પરંતુ જેને બ્રાહ્મણનો શ્રાપ મળે છે તે તો નષ્ટ જ થઈ જાય છે. બ્રાહ્મણના ધનનું અપહરણ કરનાર મનુષ્ય રોરવ નરકમાં પડે છે. માત્ર વિષને વિષ નથી કહેતા, બ્રાહ્મણનું ધન સૌથી મોટું વિષ કહેવાય છે. સાધારણ વિષ તો એકને જ મારે છે, પરંતુ બ્રાહ્મણનું ધનરૂપી વિષ પુત્ર પૌત્રોનો પણ નાશ કરી નાખે છે. મનુષ્ય લોખંડ અને પથ્થરના ચૂર્ણને તથા વિષને પણ પચાવી શકે છે, પરંતુ ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે બ્રાહ્મણના ધનને પચાવી શકે? બ્રાહ્મણના ધનથી જે સુખ પ્રાપ્ત થાય છે, દેવતાઓના ધન પ્રત્યે જે આસક્તિ ઉત્પન્ન થાય છે, તે ધન સંપૂર્ણ કુળના નાશનું કારણ બને છે તથા સ્વયંનો વિનાશ તો કરે જ છે. બ્રાહ્મણનું ધન, બ્રહ્મહત્યા, દરિદ્રનું ધન, ગુરુ અને મિત્રનું સુવર્ણ આ બધા સ્વર્ગમાં ગયા પછી પણ મનુષ્યને દુઃખદાયી બને છે. હે દેવશ્રેષ્ઠ ઇન્દ્ર, જે બ્રાહ્મણ, ક્ષત્રિય, કુલીન, દરિદ્રી, સંતુષ્ટ, વિનયી, વેદાભ્યાસી, તપસ્વી, જ્ઞાની અને ઇન્દ્રિય સંયમી હોય તેને જ આપેલું દાન અક્ષય થાય છે. જેમ કાચા વાસણમાં રાખેલું દૂધ, દહીં, ઘી અથવા મધ વાસણને છેદી નાખે છે, તે જ પ્રમાણે જો અજ્ઞાની પુરુષ ગાય, સોનું, વસ્ત્ર, અન્ન, પૃથ્વી અને તલ વગેરેનું દાન ગ્રહણ કરે છે તો તે કાષ્ઠ એટલે લાકડાની જેમ ભસ્મ થઈ જાય છે. જો મનુષ્ય નવું તળાવ બનાવરાવે છે અથવા જૂના તળાવને ખોદાવે છે, તે પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરીને સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. વાવડી, કૂવો, તળાવ અને બગીચાઓના જીર્ણોદ્ધાર કરવાથી મોક્ષરૂપી ફળ મળે છે. હે ઇન્દ્ર, જેના બનાવેલા જળાશયમાં ગરમીના દિવસો સુધી પાણી રહે છે તેણે કદી દુર્ગમ અને વિષમ સંકટ સહેવા પડતા નથી. હે દેવશ્રેષ્ઠ, જો એક દિવસ પણ પાણી રહે તો તેની આગળ પાછળની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. દીપદાન કરવાથી મનુષ્ય રૂપવાન થાય છે અને દક્ષિણા આપવાથી સ્મરણ શક્તિ તથા મેઘાશક્તિ પ્રાપ્ત થાય છે. જો બળપૂર્વક અપહરણ કરેલી ભૂમિ, ગાય તથા સ્ત્રીને મનુષ્ય પાછી આપી ન દે તો તેને બ્રહ્મહત્યા કહેવાય છે. હે ઇન્દ્ર, જે લગ્ન, યજ્ઞ તથા દાનનો અવસર પ્રાપ્ત થવા છતાં તેમાં મોહવશ વિઘ્ન નાખે છે તે મર્યા પછી કીડો થાય છે. દાન કરવાથી ધન અને જીવ રક્ષા કરવાથી જીવન સફળ થાય છે. રૂપ, ઐશ્વર્ય તથા આરોગ્ય આ બધા અહિંસાના ફળ છે. જે અનુભવમાં આવે છે ફળ મૂળના ભોજનથી સન્માન તથા સત્ય દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મરણાંત ઉપવાસથી રાજ્ય અને સર્વત્ર સુખ મળે છે. દિવસમાં 3 વાર સ્નાન કરનાર મનુષ્ય રૂપવાન થાય છે. વાયુ પીને રહેનારને યજ્ઞનું ફળ મળે છે. જે ઉપવાસ કરે છે તે ચિરકાળ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જે સદા ભૂમિ પર શયન કરે છે તેને અભિષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે. જે પવિત્ર ધર્મનું આચરણ કરે છે તે સ્વર્ગ લોકમાં સન્માનિત થાય છે. જે લોકો દ્વિજ શ્રેષ્ઠ બૃહસ્પતિજીના આ પવિત્ર મતનો સ્વાધ્યાય કરે છે તેમના આયુ, વિદ્યા, યશ અને બળ આ 4 વધે છે. અધ્યાય 9 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.